سورہ کافرون سورہ نمبر 109 بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جینی رحمت اتلی وشال چھے اتلی موٹی چھے کہ جے تینے مانے چھے تینا اوپر تو رحم کرے چھے પણ જે તેને નથી માનતો તેના ઉપર પણ તેની રહેમત ફેલાયેલી છે. એ રસૂલ, કહો કે એ નાસ્તિકો, એ ઇનકાર કરનારાઓ, એ જુઠલાવનારાઓ, લા અબુદુ મા તબુદુન, જેની તમે ઇબાદત કરો છો તેની ઇબાદત હું નથી કરતો. અને ન તમે તેની ઈબાદત કરનારા છો કે જેની હું ઈબાદત કરું છું. અને ન હું તેની ઈબાદત કરનારો છું કે જેની તમોએ ઈબાદત કરી છે. અને ન તમે તેની ઈબાદત કરનારા છો કે જેની ઈબાદત હું કરું છું, જેની પૂજા હું કરું છું. લકુમ દીનુકુમ વલિય દીન, તમારો ધર્મ તમારા માટે ને મારો ધર્મ મારા માટે, યાની કે તમારો ધર્મ તમને નસીબ થાય, તમારા ધર્મ માટે તમે જવાબદાર અને મારો ધર્મ મને નસીબ થાય.